He said someone deserves, you know, could he bestow some of his knowledge? Mm-hmm. Yeah. Yeah. Like a little pass on or sharing with someone. Yeah, that's what he's doing. એમ કે છે કે તમને યોગ્ય લાગે એને તમે તમારું જ્ઞાન આપો છો, એને પહોંચાડો છો, તમે તમારી પાસે તમને યોગ્ય લાગે એવી વ્યક્તિને તમે તમારી પાસે જે જ્ઞાન છે એને આપો છો, એને પાસન કરો છો. મને યોગ્ય કોણ લાગે છે કે મને ભેગો થયો, મને એને હું અધિકારી કહું છું. લોકો તમે અધિકારી જોતા નથી, ને કોઈ અધિકારી મને ભેગો કયા થયો, હું બોલાવા જતો નથી, કાગળ લખતો નથી, પેપર માલતો નથી, કયા કાયદા ભેગો થયો મારે? એ કાયદા થી અધિકારી શું કહે છે? કાયદા થી હું કાગળ લખું બોલાવું છું, એના સમજ મિનિંગ કુદરતી સહયોગ થવા જોઈએ. મારી પાસે કુદરતી સહયોગ છે એટલે અધિકારી જ માનવા. પછી જેને ના આવડતું એક આવડતું માર્ગે છે, આવડે થી જરૂર નથી. ભગવાને ક્યારે આવડે બળે નથી, ખોટી નથી. ચોપડા વાંચેલ હોય, ચોપડા ના વાંચેલ હોય, આ બધા શાસ્ત્રો છે ને, તે ચાર વાણી છે, તે એમાં આવેલું છે. બાકી બાર વાણી તો શબ્દ જ નથી ત્યાં આગળ, સમજ ને? એટલે શબ્દ બધું અમે જોઈએ બાર વાણી શું છે તે. એટલે ચાર વેદના અમે ઉપરી કરીએ, ચાર વેદના બોલે દિસ ઇઝ નોટ ડેડ, દિસ ઇઝ નોટ ડેડ, દિસ ઇઝ નોટ ડેડ, નેતિ નેતિ નેતિ, તો અમે કહીએ દિસ ઇઝ ડેડ. બધું અમે ભેદ આપી આત્મા આપી દઈએ, અને એ નેતિ નેતિ કયા કરે? ચાર વેદ ભણી રહી નીકળી શું થાય નેતિ? Let's talk of the Supreme Triad. મુદ્દાની પાસે પડે તો બિલાડી મારી થી નહીં, કુદરત શું મોટો દયાળુ, બિલાડી વાંચી મારી. આ હિન્દુઓ દયાળુ, અને પાછો કે હિંસા ઉંદર બચાવ્યો, તમારા કાકા ને બચાવ્યા હતા ને તારા ને હિન્દુ ને બચાવ્યા, બિલાડી ને જે હોંજી મારી ને એનું પરિણામ શું આવી જોયો છો? એનો પગ એ તૂટી ગયો બિચારી નો, ત્યારે બે બચ્યા ભૂખ્યા મર્યા, એ પરિણામ ના સમજવું પડે. તમને શું રાઈડ છે? આ બધું કઈ જગી લાયા છે બિલાડી નું મારવાનું? તમને કઈ રાઈડ નહીં, બિલાડી જો ઉંદર ખાતી જ હોય, જે જાનવર સાથે ખાઈ જતી હોય બિલાડી, તો એની પાસે છછુંદર મૂકો છે ભૂકી હોય તો? એ તો જેનો જે ખોરાક છે એ ખાય છે, એમાં તમે શું કહો હાથ કાઢો તો કમના? તે હા, ઉંદર ની પર દયા કરે અને બિલાડી પર નિર્દયતા કરે. બિલાડી પણ નિર્દયતા કહેવાય કે દયા કહેવાય? નિર્દયતા નિર્દયતા કરી તેને શું? કેમ વાઘ ને બચાવવા નહી જતો તો આગળ? આપડે હરિણો ને વાઘ મારવા આવે, હરિણો ને કેમ બચાવવા જતો નથી? આપણને મારી નાખે તો વાઘ ને બચાવવા જાય, હરિણો ને બચાવવા જાય ને? એટલે વાઘ ને મારી પાસે કાઢીએ તારે ખરા? રમતા નાગવા મોટા અહંકારીઓ બધા મેં બતાવ્યો બતાવ્યો. સાચી વાત, ગાયો બતાવ્યા શું? Does he do miracles? તમે ચમત્કાર કરો છો? ના બાજુ I thought perhaps you could be walking on the ceilings, you know. મને એમ લાગ્યું કે તમે આ સીલિંગ ઉપર ચાલી શકો. ના ના, એ બધું અમે કરી શકીએ, પણ ચમત્કાર નથી. શું કહ્યું? ચમત્કાર નથી, એ બધું જ્ઞાન જ છે, એ બધું તમે શીખી જાઓ. શું કહ્યું? ચમત્કાર કોણ નામ કહેવાય? પોતે જે કરે એવું બીજો કોઈ કરી શકે જ નહીં, એનું નામ ચમત્કાર કહેવાય. બીજો કરી શકે એમ એ તો નકલ જ છે, તું જાણતો નથી એટલે શીખ્યો. જે જ્ઞાન જાણતો નતો એ જ્ઞાન જાણ્યું એથી ચમત્કાર કરાય ને. મને એક માણસ હું સ્ત્રી ઘર નતો ત્યારે એક માણસ મને કે ચમત્કાર કરી ગયો છું, બતકારી બતાવશો તે દાર તો આવું કરું ગમત કરું. હા ચમત્કાર કરું. મને કે શું કરો? કાગળ ની કડીમાં તેલ દેડી અને ચવ ઉપર હગતા પર મૂકીએ કહ્યું અને આમ કાય કે બળી જાય. ચમત્કાર કરીએ તો પેલા કે છે 100 રૂપિયા ઇનામ. પાછો હરીફે પાસે સત્ય ચડ્યો. આ સત્ય ચડવાનું ન હોય, આ જ્ઞાન સત્યવાનું ન હોય. અહીં તો આપડા 10-15 જણ છે તો 15 રૂપિયા નાસ્તો મંગાવ્યો તે આપડે આ જાફત ઉડાડીએ. તમારે જાફત કે છે ને જાફત ઉડાડીએ. સિગરેટ મંગાવો, ચા મંગાવો, પછી જતે સૌ મગાઈ ધમ ધોકા ઉપર જે કડી મૂકી તે પેલા ભડક્યા. પણ તે પેલા કડી મૂકતા પેલા મેં આમ આમ કરી નાખેલું. એટલે પેલા સમજી ગયા મંત્ર માર્યો આ. અને પછી કડાઈ ઉપર તેલ મૂક્યા પછી થોડો આટલો લોટ બાંધેલો હતો ત્યાં ભજ્યું બનાવીને ખવડાવવાની શરત હતી મારી. તેને આખેગું ભજ્યું એ લોકો ખવડાવ્યું. કાચું રાખ્યું નતું, કાગળની કરીની ભજીયા બનાવીને આપ્યો. ચમત્કાર કે મેં ભજીયા યાદ આવી ગયા. મને આજે ભજીયા યાદ આવી ગયા. ચમત્કાર કે લોકો આપડા લોક ના શું અમને આ અમને શું ચમત્કાર કેવા. આ લોકો તો ધૂરડે ને તો 2-2 માં ઉભા રહે બરાબર છે. એટલે અમે સમજણ નથી શું ક્યાં આગળ ઊભું રહેવાય કે ક્યાં લઈ આવજો પડે તો ક્યાં ટાઈમ બગાડે ધૂર ઉડાડે ને હું કશું જાણતો નથી. પણ અમે શું જોવાનું? વિજ્ઞાન છે આટલું બધા વિજ્ઞાન ના ગણો ને તેને લઈને બધું ચમત્કાર. વિજ્ઞાન પેલો વિજ્ઞાન જોઈ જાય ને તમે જાણતા ના એટલે તમને નવી જવાબ દેખાય. એટલે એક ચમત્કારી હતો ને આવો ચમત્કાર કરનારો તે અમારો ફોલોઅર્સ હતો. તેને મેં કહ્યું કે તું ચમત્કાર કરી બતાય હું માનતો નથી પણ મારે જાણવું છે કે તમે શું કરો છો. કળા શું કહે? હું તો માનું નહીં, ગાંઠું નહીં. ભગવાન ના ભગવાન ઉપરથી સૂર્યનારાયણ લઈને આવતા એવું કોઈ ભગવાન કહ્યું કે તમારે શા નહીં ભૂખ હતી ત્યાં સૂર્યનારાયણ ખજારાયણ ની જગ્યાએ હતી. ભૂખ વાળો કઈ પણ જોઈતું હોય ભિખારો મું હોય તે ખજેડે. માન જોઈતું હોય સ્ત્રીઓ જેમ ના જોઈએ તે કશું ખજેડે શું કરવા. તમે સમજાઈ ગયું ને? ચમત્કાર કોણ કરે? ભિખારા મું આ કરે હવે ડિફોલ્ટર કેવા જોઈએ. હા લોકોને અમને રસ્તે ચડાવો છો. હા અમારતા શું થાય છે કે અમારતા તમે પૂછાવ જાવ મુંબઈમાં તો કે દાદા બહુ ચમત્કાર કર્યા કે છે એવું કેતો. અને કેવા હિંમત ભી જરૂરી જેવા જે મોટા લેખક છે જે કોઈ દાડો આમ થબોકો ના પડે કે કોઈ દાડો ચમત્કાર માને નહીં તે કે દાદા તમે ચમત્કાર તમારા જેવા ચમત્કાર દુનિયામાં કોઈ કરનારો નથી. અને હું કઉ ચમત્કાર છે નહી ખોટી વાત. હું કહીશ તો બધા લોકો ધારી પડશે કે એ કરતા અમે કરીએ જ કે છે. શું કહ્યું? એટલે ચમત્કારની વ્યાખ્યા મેં બની નાખી કે ચમત્કાર એનું નામ કહેવાય કે જે બીજો કોઈ પણ માણસ કરી ન શકે. શું કહ્યું? એટલે પેલા ચમત્કાર વાળા શું મેં કહ્યું મેં કરી બતાવ્યા ચા બેઠા હતા. ચલો ભાઈ છોકરો છે ચમત્કાર વાળે એક સિક્કો આપ્યો પેલા ભાઈ ને અમારે લે કે જાલ પકડી ત્યાં આમ પકડી રાખ્યો. ચમત્કાર વાળે શું કર્યું? આમ દિવાળી હરગાઈ ને આમ આમ ધરી આમ આમ એક વખત કરી પછી ફરી હરગાઈ ફરી આમ કરી હા એટલે હવે પેલા સિક્કો ગરમ ગરમ ગરમ થઈ ગયો, પેલા પકડાયો નીચે પડી ગયો. એટલે પેલા મેં પેલા કેમ લા સિક્કો છોડી દીધો, કે બહુ ગરમ થઈ ગયો છે, જરા તો હડાતું નથી. મેં પેલા કહ્યું શું તે તબક્કા કર્યું બોલ્યો, ત્યાં દિવાળી દરવાથી કઈ ગરમ થાય નહીં, ત્યાં શું તબક્કા કર્યો મને કે ત્યાં કે સિક્કા પર મેં દવા ચૂપડી હતી, તે અમુક ગરમ થાય એટલે ખૂબ ગરમ થઈ જાય. એ બધું આવું આવું બધું આ મૂર્ખો ને બનાવનાર પોલીસ ને બનાવનારા ધંધા ફોર્સ બનાવે છે લોકો. શું કહ્યું તમારે થોડા ભેગા થયેલા ગયા તમે ચમત્કાર કરો છો મને બહુ ગમ્યું, પણ આપ સંદાસ જઈ શકો છો કે આપ સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ છે આપનામાં કે સંદાસ જવાની શક્તિ નથી એ પહેલું કહો કહીએ. આ વર્લ્ડ માં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અમેરિકાના ડાક્ટરો ભેગા કરીને કહ્યું ને તો ઊંચા નીચા મેં કહું જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સંદાસ જવાની શક્તિ નહીં, ચાલે ચમત્કાર કરશે સંદાસ તો આવડતું નથી ને, સમજાય ને એ ચમત્કાર કેવું સંદાસ જવાની શક્તિ છે કે ના કે હિંમત નહી કેવાય, જરૂર કેવાય. હા હિંમત રાખો, હિંમત પૂજા થઈ જાય પછી આવી અમારે બરાબર ને. મૂર્ખ બનાવે એક છે કે ચિલન વાળા એ બિચારે લખ્યું હતું કાગળ માં કે હિન્દુસ્તાન માં કોઈ પણ માણસ ચમત્કાર કરી બધા તેને 1,00,000 રૂપિયા એના બધો કોઈ ભાવ આવ્યો નહી, સબ ચડે ગયા આપણું જતી રહે ને. એટલે તો ગૈયારો કરે બીજું કરે તમે ગૈયાર કરે તમારે શું થઈ જાય, તમારે હજાર થઈ જાવ ગૈયા તમને કાઢી ગૈયાર કાઢે અનુભવ કરેલો છે. સાચી વાત છે, ગરિયા કાઢે છે ખરેખર ચમત્કાર કરે છે. ચમત્કાર કયા ભાવ ત્યારે એની સાથે આપડે શું સમજે કે મારું કેવું ઘડિયાળ કાઢતો હોય ને તો આપડે કઈ અનાજ લાય આ દેશ માં થાય સંદાસ જવાની શક્તિ નહીં, બોલો ઘડિયાળ કાઢવા નીકળ્યા. શું કહ્યું? એટલે ઘડિયાળ એક વખતે નીકળે છે ત્યારે એક કાયદો એવો છે કે કોઈને દેવ ની સાધના કરી હોય તો એ દેવ સાથે જાપાર મદલાય તો આપે છે તો ઓછું થાય પણ કંપનીમાં. એમાં શું ચમત્કાર કર્યો કહેવાય? No, that is just a broad terminology, you know. Like I have seen fakirs showing stones, you know. Out of their hand they can just give you a stone. And me gaya amuk fakir joya chhe atma. You mean stones, that is jewelry? Yeah, natural stone, precious stone they'll have. Eh kimti stones bada atma thi kaade. Atma thi kaade. Kyun aaye? Aa chamakta wale pathra aave ne bada. Heera jeva. Pathra thi heera kaade ne mua to kaam thay karyu aa heera jeva the bada kaade ne. આપડે હીરો કાઢે પણ એક વાર હીરો લાવે કઈ થી એમનું નહીં તો હીરો કાઢે પથરા કાઢે એમાં. આ તો મૂર્ખ બનાવવાના બધા લોકો ને પોલીસ બનાયા. શું કહ્યું? ઉલ્લુ બનાયા, ઉલ્લુ ને. અને જો ભણેલા એને ચમત્કાર કહેતા પછી દુનિયા રહી જ કયો? પછી ચમત્કાર માણસ કેવી રીતે કરી શકે એનામાં? શું કેપેસિટી છે માણસનામાં? ઠંડા જવાની શક્તિ નથી. કોઈ માણસ આ દુનિયામાં જન્મ્યો નથી જેને સંદાસ જવાની શક્તિ હતી. કૃષ્ણ ભગવાન નથી, માવી ને નથી, મને નથી, અંદાજ થવાની શક્તિ નથી. સ્વતંત્ર ચમત્કાર સિદ્ધ કરી શકે જે છે તે જાણતો નથી. આ વિજ્ઞાન ને જાણતો નથી, એ વિજ્ઞાન ઓપન કરે એટલે બધું ના જાણનારા ને પણ મોટો ચમત્કાર કહેવાય. બસ એટલું જ છે, ચમત્કાર કરનારા તો હા કહી દઉં ને કઈ અનાજ લાવતા, આવું નહીં જોઈતું. કંકુર માર શું કરવું છે, લાખોડી શું કરી છે, ઘડિયાળ માર શું કરવાનું, મારી પાસે તે લાવો એક એના સંદાસ થોડું કાઢી થાય દેવડું તો અને મને કેમ ચકલી તમે ભરાય મેં કહું ચકલી બનાવતા પેલા તારું ઠેકાણું નહીં ભાઈ માં ચકલી બનાવનારી આવી મોટી ભાઈ તો ભભડાવ હવું વાંધે દુશ્મનથી શું કરે ભભડાવ હવું પણ એ તો અહંકાર થી ભભડાવ છે આ નિરહંકાર બોલે છે કોણ બોલે છે આ નિરહંકાર બોલે તે આપણે કઈ બોલે છે ભાઈ એ ભસ્મીભૂત થઈ જશે શું કહ્યું એક અક્ષર એ ના બોલાય એ તો અહંકાર થી બોલે છે બોલે છે એના પાસે શું બીજું હોય ઠંડા જવાની શક્તિ નહીં મારા નહીં તારા કઈ થયા એમાં બરાબર ચમત્કાર થાય જેવું કહ્યું હતું તમને બહુ સારું લાગે દુનિયા ને કરેક્ટ કરો ઉપર હું ગયેલો છું આ ચમત્કાર ની વાત ચમત્કાર ની લેવલ સુધી હું નથી રહ્યો એનાથી હું ઉપર ગયો છું ચમત્કાર આ જીવડામાં બફાઈ જાય એમ લાલચુ લોક મને કોણ મને જેને કઈ લાલ લાલ રીતના શિકાર મને સૂર્યનારાયણ લાવ્યો છે હાલ લાવ્યો વિદ્યા થી બધી જાતની છે વિદ્યાઓ કઈ નથી એવું નથી Hinduism, why are so many denominations within Hinduism as one general religion? Why are there so many deities? એમ પૂછે છે કે હિન્દુ એક ધર્મ છે તેમાં આટલા બધા જુદા જુદા સંપ્રદાયો ભગલાઓ પંથો કેમ છે એ તો હોય જેટલું ડેવલપમેન્ટ એમાં એટલો પંથો વધારે હોય જેટલું ડેવલપમેન્ટ હોય ને એટલા પંથો વધારે થાય It depends upon development. અને એક પંથ માં છે તે હજારો પંથ દરેક માણસ નો પંથ જુદો જ હોય દરેક માણસ નો પંથ જુદો જ હોય એ તો બધા ભેગા થઈને બે તે વન લેયર કહેવાય શું અને કેટલા લેયર છે મનુષ્ય ને તે જાણો છો આ જગત ના મનુષ્ય ના લેયર કેટલા છે કરોડો મિલિયન 14 lakh માણસ વધુ ડેવલપ થાય એટલે વધુ માન્યતા આવી હોય ને શું કહ્યું પુનર્જન્મ સમજે એટલે બધું આ માન્યતા બધી બદલી જાય એની પુનર્જન્મ સમજ્યા પછી બધું વધારે પડતું કોન્ફેટ થાય પુનર્જન્મ ના સમજ્યો હોય તો આધી ઓછા મરે થોડા મર્યાદા મરે શું આ ક્રિશ્ચનો 2-4-5 ભાગલા હોય શું કારણ એ પુનર્જન્મ સમજ્યા જ નથી ને પછી ઇસ્લામ એ પુનર્જન્મ સમજ્યો નથી અરે આમ બોલે છે શું ભાષા પૂરી તકદીર તકદીર શું બોલવી થાય તો સાહેબ તકદીર ક્યાં હૈ ઓર તકદીર ક્યાં હૈ કહાં સે આઈ સમજ ઉપર છે ગપ્પો ચાલશે તકદીર શું એ કોણ તકદીર ઇઝ ફેટ ડેસ્ટિની ફેટ ડેસ્ટિની હે તકદીર એ ફેટ ડેસ્ટિની ફેટ છે ભાગ્ય ભાગ્ય તકદીર એટલે નસીબ. આ નસીબ એટલે નસીબ તો હોય નહીં, નસીબ તો પૂર્વ, નસીબ એટલે પહેલાની પહેલાની સિલક જતું ને, નસીબ એટલે પહેલાની સિલક. અને અને તદબીર એટલે આજને આજની કમાણી આમ ભાષા પૂર્ણ છે અને બિલી કધોરી છે. શું કહ્યું? અને અંગ્રેજો લકી એમ લખી એટલે બોલ છે એના આધારે તું એમ લખી બોલું છું. તે શું કહ્યું હોય કોઈ કાયદો છે લકી એમ લખી બોલવાનો તને અધિકાર છે? પુનઃજન્મ એટલે બધી મુસ્લિમમાં મોટા મોટા સંતો આવે છે. પુનર્જન્મ છે ને ભા, આ પ્રૂફ આપી દેખો રાયંટી બે પ્રૂફ આપો એટલે જયારે આપીએ છીએ સાહેબ. શું કહે પણ એમને તો આવો જ ધર્મ હોવો જોઈએ, કુરાન ના જેવો જ હોવો જોઈએ. એક્ઝેક્ટ શું કહ્યું? એક કલેક્ટર સાહેબ હતા આ મુસ્લિમ ઉસ્માનભાઈ રત્નાગીરીમાં, મને કહે છે આપની પર મને બહુ ભાવ આવે છે, હું આપને દેખું છું. આપ કોઈ તમે આપ સમજાવો કે આપ શું શું પદ પર છો કે છે, તમને શું લાગે છે કે મોટું બહાર વગેરે લાગે છે કે છે? બરોબર છે કે એટલે બીજું છે અમારે ખુદા માં ના લખી શકે કે માં ખુદા રૂપે હોય શકે નહી, તદ્દન સાથે લખી દેશે. એ સાચું કેવી રીતે અમને તમારા હાથ પહોંચે એટલે અમને બહુ સરસ લાગે છે, મારું હૃદય સરસ કે છે. પણ સાચું કેવી રીતે જો તમે આમ છો તો મારા તમે ખુદા રૂપે કેમ થયા લાગે છે? મારા ધંધા રૂપે ના ભાઈ, મારા ખુદા રૂપે થઈ શકે. શું કહો? તેમ છતાં તમારામાં ખુદા થવું મુશ્કેલ છે. શું કહ્યું? ત્યાં કે શું કામ તમારે મજૂર કારણ ના લખ્યું માણસ ખુદા રૂપે હોય શકે નહીં, એ બરોબર લખ્યું. જો ના લખ્યું હોત કે મારું ખુદા થાય છે તો આ ભૂતો ભૂતો માઈ ઠોકીને ખુદા થઈ ચડી બેઠા હોત, અને આ બાદશાહ ખુદા થઈ બેઠા હોત. માઈ ઠોકીને ખુદા થવાનું તેને આવડે. શું આવડે? માઈ ઠોકીને રમખાણી વ્યક્તિ ખુદા દે સારી હોય છે તે ખુદ ને જાણે, એ ખુદા ખુદ ને જાણે અને ખુદ માં જ રે. પછી મુકામ છે ખુદ માં ખુદ ની બાર. તમને સમજાય નથી કાંઈ દઈને પછી દાદા તમારો ખોટું એવું પાછું હશે તું લઈ લે મારે નથી. કારણ કે હું દીકરી દૂધ આપવા માટે નથી આવ્યો, હું તો સાચી વાત તમે જાણવા માંગતો હોય તો હું કહું, ના કહો તો હું ના કહું. શું મને કહ્યું? આમાં કદી મને અહંકાર મારો હોય નહીં, અહંકાર મારો ખલાસ થઈ ગયો. શ્રી કહ્યું નથી બોલતો આ તો ફેર બોલે. શું બોલે? તમને કંટાળો આવ્યો થોડો ઘણો? નહી નહી, ગમ્યું થોડું ઘણું? ઘણું બધું ગમ્યું. હે? ઘણું જ ગમ્યું. થોડું પૂછ્યું? હા, થોડું પૂછ્યું. કલેક્ટર હોય પણ કલેક્ટર નું બધા નવી બંધ આપો છો? ખુદાય જન્મ પેલા મુસ્લિમ હતા, જે ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા, જે યસોસના જન્મ પૂર્વે પારસી હતા. દાદા દાદા મને કહે આપ તો અમારતમાં કહે એ કરવા આવશો કે છે? અમે તો ક્રાઇસ્ટ જ, અમે ક્રિશ્ચિયન જ છીએ. તમારે ક્રાઇસ્ટ ના જન્મ પેલો નો ક્રિશ્ચિયન શું કહ્યું? શું કહ્યું? ક્રાઇસ્ટ ના જન્મ પેલો ક્રિશ્ચિયન. તમે ક્રિશ્ચિયન કઈ ક્રાઇસ્ટ બધા? તો પછી એને સમજણ ભાઈ, ક્રિશ્ચિયન એટલે શું? આટલા ગુંડાળો, આ તો ગુંડાળો થયું હોય તેને ક્રિશ્ચિયન કહેવાય. શું કહ્યું? મુસ્લિમ કોને કહેવાય? મુસ્લિમ મુસ્લિમ બિરાદર કોને કહેવાય? કોને કહેવાય? આઈ ડોન્ટ નો કોને કહેવાય. કોને કહેવાય? આટલો ગુણવાન હોય એટલો ગુણવાન. સગી બેન ને પરણે નહીં, બીજા ને છે તે કોક ને મારતો હોય તેને મારતા રહે છે, તે ગરીબ ઉપરાણું લે, બીજા જે બધા ઉપરાણ લખ્યા છે ને બધા ગુણો હોય ના ભાઈ? કે સગી બેન ને એવું પડે? એટલે કે જરૂરી નહીં કે ચાર જ ચાર કરે. મિયા બી જ્યા થાવ ને ચાર ચાર કર પણ એ જોવા નઈ, બીજી સસ્તી નહીં બગાડવાની. તો કેવું બંધારણ સરસ છે, તન ના કેવું એ બંધારણ? એક ની જ રાખવાની શક્તિ ની હોય ત્યાં ક્યાં ચાર ને રાખી? દાદા એક ની જ રાખવાની શક્તિ ની હોય તો ચાર ની ક્યાં વાત કરો? ના પેલા એ તો પેલા જયારે લખેલું ને સીધા શક્તિ હતી લોકો નામ. શું કહ્યું? સ્ત્રીઓની બહુ જરૂર પડે હતી એવી પાછી બળ હતું. ત્યાં બળ કેવો છે તાર ભાઈ? પક્યા ના દુઃખ દુઃખ કર્યા કરે પેલા તો કેવા? આજે રાત તમે ઉભો રાખો તો કયા નઈ, આદત પડી ગઈ. એક બીબી લાવી મુશ્કેલ પડી જાય, પાલવી બહુ મુશ્કેલ પડી જાય. બીબી ખાઈ જાય ઉઠી પેલા ત્યારથી ઉઠવાના. આ બંધારણ સારું લખ્યું, એ દ્રષ્ટિ ના બગાડી. મન બગડે તો ફરી પહેંચીએ. Give us the last message. છેલ્લો કઈ સંદેશ આપો? છેલ્લો કઈ સંદેશ આપો મને? બધાને, not મને, એટલે બધાને. All of us. હા, છેલ્લો તમારે કઈ આશીર્વાદ જોઈએ અમારે? દાદા કે દાદા કઈક એવું કરો, કઈ એ લોકો નું કઈક શાંતિ થઈ જાય, વધી જાય, એવું કઈ આશીર્વાદ આપો. એટલા હારું સ્વતે વર્ષે ફરું છું નહી તો મારે મારું સુખ નો પાર નથી. તો આ બધા શીખ્યા કેમ થાય? Pray for, you know, universal peace and brotherhood. Okay, universal. વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરો. વિશ્વની શાંતિ માટે જ મારું આખું ગ્રુપ છે બધું. આ અને 50,000 મહાપુરુષ વિષ્ણુ ની શાંતિ ને માટે આખો રાત દાડો માથાકૂટ કરી રહ્યા છે. રાત દાડો તન તોડ પ્રયત્ન કરી રહ્યા છે દાદાજી. અને ગ્રુપ આવે એનું છે તો 50,000 છે, પણ થોડા વખત લાખ થઈ જશે. 5 લાખ થઈ જશે ને તપાસ કેવા સર આ રોડ છે ને તમારા કોઈ કે આ રોડ જરા બંધ કરી આવેલો છે તો બધા કહી દો કોઈ જાવ તે પછી પલંગ લીધા વગર ગવર્મેન્ટ ની પરવાનગી લીધા વગર આજ્ઞા મળે જે રહેશે નિરંતર આજ્ઞા મળે. તમે કેટલા કલાક આજ્ઞા મળે તમારી? 24 કલાક. The followers all over the world or what? Yeah. Even in America? બધા 24 કલાક આજ્ઞા મળે. એમને એમણે એમને પહેલો સવાલ એ પૂછ્યો ને મને બી ગમ્યા એ ભાઈ કે આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહીં, આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહીં. તો અમારી ઈચ્છા છે કે નોર્મન ખાતે ભાઈ એ જ્ઞાન લે આપનું અને પાસ ઓવર કરે તો અમે એમના ઘણા ઋણી થશું. તો કાલે દાદા જ્ઞાન આપવાના છે તો યુ ડુ ખમ પ્લીઝ. આઈ ડોન્ટ થિંક આઈ એમ વર્ધી ઓફ ઇટ. એમાં વર્ધી છે જ નહીં દાદા, કીધું ને જે મને મળે છે બધા જ કાલે કાલે આ બધા બહેનો જ્ઞાન બેસવાના છે. તો તમે જયારે રિલીજન આટલું બધું ઇન્ટરેસ્ટ થી જાણો છો આત્મા થઈ ગયો પછી તારો મદદ નહીં ને? હા, પણ આ તો તું ધીરેન્દ્ર એટલે ધીરેન્દ્ર ને અક્કલ ને અસર થઈ જાય. જાણવું છે કે હું કોણ છું જાણું છું કે ના જાણું છે? જાણવાના જોગ બેઠો. તમને કોને કહ્યું હતું અહીંયા આવ્યા? ગોપાલભાઈ તમારો પરિચય આવેલો તમને. ગોપાલભાઈ ગોપાલભાઈ છે ને અહી બધા જેટલા બધા ઇન્ડિયન્સ છે ને બધાને ઘેર ઘેર ફરી દાદા વિશે સમજાવીને બધાને આમંત્રણ આપેલું. બરોબર, ઘરે ઘરે જાતે જઈને આવેલા. એમના જે અનુભવ થયા તમને માનવા પછી તે બી અમે કહ્યું. એમને ડોક્ટર ને જે મુશ્કેલી હતી આ તે બધું એમને બધા અનુભવો પણ કયા આપને મળ્યા પછી ના. તને વાત બધી કરેલી અમને ખ્યાલ છે. પણ ગઈકાલે કાલે કેમ નતો આવ્યો? ગઈકાલે મારે અનુકૂળતા નહોતી અને મારા બે ફ્રેન્ડ આવેલા નોક્સિલ કેનેસ્થી થી. દાદા તો ત્યાં જ છે. ભાઈ પૂછે છે દાદા ને આત્મજ્ઞાન ક્યારે કર્યું? મમતા જ નહીં ને, મમતા જ નહીં. ધંધો મોટો કંટાક નો તો મમતા નહીં. અહંકાર બહાર હોય પણ મમતા નહીં. બઉ ધાર્મિક થયું હતું. અનંત અવતારનો ધાર્મિક સ્ટડી ના લડતું હોય તો એકદમ બોમ્બ ફૂટે. લોકોનું કલ્યાણ થઈ જાય. આ તો 11માં આશ્ચર્ય જેવું છે. માણસ કેટલાય માણસ ચિંતા રહી થાય એટલે માણસ કે જેવી રીતે શકે. ધંધા કચાલે છોકરીઓ પણ હોય, છોકરા પણ ચિંતા નહીં. એવું આત્મજ્ઞાન છે આ. કેવું છે? અને એક બે અવતારનું મોક્ષ જવું પડે. મોક્ષ એટલે દુઃખ મુક્ત પણ સંસાર ના દુઃખો હોય નહીં. આ જન્મ આધી આધી ભોગવી છે આગલા જન્મ ના આ જન્મ આપણે જે ભોગવીએ છીએ એ આપણા આગલા જન્મ ના કર્મો, આપણા આગલા જન્મ ના કર્મો ભોગવીએ છીએ. એ બધું સમજવું પડે, એ બધું અમારી પાસે આવી બધું સમજવું પડે. રહેવાની સગવડ બગડ બધું છે, બે ચાર એ બધું ભ્રાંતિ જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી, વાસ્તવિક નહી. તમે સમજવું ને, અત્યારે જાણી છે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર, એ બધું વાસ્તવિક નથી, રિલેટિવ જ્ઞાન છે. કેવી રીતે વાસ્તવિક માં તો વર્લ્ડ ઇઝ પઝલ, ઇટ સેલ્ફ પઝલ કર્યું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ છે. આ બધા જાણવા જેવું જગત છે. આપણું ભગવાન ક્યાં રહે છે, તને શું લાગે છે? ઉપર ઉપર કોઈ બાપો રહેતો નથી, આકાશ છે બધે જ્યાં આવ્યું, કોઈ બાપો નું ગપ્પે ગપ્પાઠો કાઠો એક બધું. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. વિઝિબલ આપણે જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, આંખે સંભળાય છે, એ બધા મફત છે. ભગવાન પોતે નોટ ઇન ક્રિએશન, એટલે મેન મેડ વસ્તુ છે, એમાં નહીં. મેન મેડ વસ્તુ આ ઘડિયાળ, મેન મેડ વસ્તુ કહેવાય. આ બધું મેન મેડ કહેવાય, કેવું. અને આ કુદરત નું જે બનાવટ છે એમાં ભગવાન રહેલા છે, પાણીમાં ભગવાન. સંસારી જીવન માં રહીને આત્મજ્ઞાન મેળવી શકે એ કઈ ગુનો નથી ને? એ ગુનો નથી ને? ના, ગુનો તો નહીં, પણ એવું હોતું જ નથી. પણ આ થયેલા આ બન્યું છે, એવું આ પોસિબલ બન્યું છે. આ અકલ વિજ્ઞાન છે, આ આ અક્રમ વિજ્ઞાન છે, એટલે બન્યું છે. લગભગ 50,000 માસ ના લાભ મળેલો છે, 50,000 માણસ. અમેરિકામાં 1500 માણસ નથી મળ્યો. અમે 2 વખત આવ્યા છે. સુરત ના સ્ટેશન થઈ ગયા જ્ઞાન, એટલે જગત ના કલ્યાણ કરવા માટે જે મંત્ર છે એ લાભ સુરત ના મળ્યો. જગત ના કલ્યાણ કરવા માટે દેરાસર કે જેમની કૃષ્ણ ભગવાન, જેમની સિમંદર સ્વામી, જે કૃષ્ણ ભગવાન પણ છે આ દુનિયા ઉપર આ બ્રહ્માંડ માં, તો મોક્ષે ગયા નથી. પછી સિમંદર સ્વામી છે 1.5 લાખ વર્ષની ઉંમર ના, એ પૂર્ણ ભગવાન છે. તમને બધી ખબર ના હોય, પછી અમારી ટજમાં હોય તો આપીએ ખબર. હજુ કૃષ્ણ ભગવાન મોક્ષે નથી ગયા? ના, હજુ આવે જવાના, બહુ હાઈ પર લઈને પછી જવાના. એ તો નારાયણ, હજુ પૂરા કર્મો પેલા તો નારાયણ પદ હતું, નારાયણ મનના નારાયણ થયેલા હતા. નારાયણ ભગવાન હતા, પૂર્ણ દશા થઈને ઘણા લોકો નું કલ્યાણ કરી નાખે. એ હજુ એટલે છે, એટલે એનું દેરાસર બંધાય. જે છે એનું દેરાસર બાંધીએ ને ત્યારે કલ્યાણ થાય. તો બીજા સિમંદર સ્વામી જે હાલ પૂર્ણ દશા છે, 1.5 લાખ ની ઉંમર છે, કૃષ્ણ ભગવાન છે, એટલે આત્મજ્ઞાન થાય ને આ દેહ મૂકી દઈએ છૂટે પછી મોક્ષ ના જાય તો જેમ કે કૃષ્ણ ભગવાન છે. મોક્ષ માં જાય આત્મજ્ઞાન થઈ ગયો ત્યાં જાય, કોઈ હિસાબ બધો ચૂકવો પડે ને. આત્મજ્ઞાન થયા પછી જે પેલા ના ચોપડા ના હિસાબ છે ને એ બધા ચૂકવવા પડે. હિસાબ ચૂકવતા ચૂકવતા ઘણો ટાઈમ લાગે કેટલાક ના કેટલાક ને. આ કાળ ના જીવન થોડો સારા વખત લાગે, પેલા ના કાળ ના લોકો ને બહુ ટાઈમ લાગે આગળનો. કારણ કૃષ્ણ ભગવાન નું આયુષ કેટલું હતું? 1000 વર્ષ નું. રામચંદ્રજી કેટલું હતું? 14,000 વર્ષ નું. એટલે પૃથ્વી પર એટલા વર્ષ નું હતું રાવણ હોવા પર ભગવાન થાય છે કૃષ્ણ ભગવાન, પછી એનો વાર આવે. આ ધર્મ નો નોલેજ માં હું મોરારી બાપા ની કેસે સાંભળું છું. ધર્મ નું નોલેજ મળે એટલા માટે હું મોરારી બાપુ ની કેસેટ સાંભળું છું. એ ખોટું નથી ને? સારું છે. પ્રાઇમરી એ બધું કિલ્લે ગાર્ડન કહેવાય. પણ સાચા માણસ છે, માણસ સાચા છે ને એટલે સારું છે. શું કહ્યું? એટલે એના બેઝિકલ નોલેજ મળે. બાપુ ચોખ્ખા માણસ છે, આવા ચોખ્ખા માણસ ઓછા હોય દુનિયામાં, એટલે સારું છે. નહીં તો બીજા બધા તો આ કથાઓ બધા ઘેર કે બધા તો માણી બધો બધા કરે ને બધા. એ તો આપણું એ તો આપણે મોરારી બાપુ સાથે પ્રાઇમરી સ્ટેજ લેવા દેવા નથી. જ્ઞાન પ્રાઇમરી છે એમાં માણસ નું. પણ એની જે કથા છે તે સાંભળીને થોડું ધાર્મિક નોલેજ લઈએ. એ સાંભળવું સારું પણ કારણ કે તમે આપણે જાણતા જ નથી ને, એટલે તમારે જાણવું સારું બધું. ઠીક છે, પણ આ જ્ઞાન મળ્યા પછી બધું જાણી ગયા, બધું આવી ગયા. એમ આ જ્ઞાન મળ્યા પછી તો અપોસ્ટ આવી જાય ને બધું, બધા પાપો ભસ્મીભૂત કરી નાખ્યો તમને. તો એટલું બધું ઈઝી તો નહીં. આ તો જાગૃતિ ના રહે ને એટલું બધું સહેલું. એટલું બધું સહેલું તો નહીં જ ને. આ એટલું બધું સહેલું તો નહીં જ ને. કયું? આત્મજ્ઞાન સહેલું તો નહીં જ ને. સહેલું નહીં, કરોડો અવતારે એ થાય, સાધુ થાય, ત્યાગીઓ થાય, તે ઠેકાણ ના પડે એવું. આ ત્યાં આજે સહેલા સુધી મોક્ષ દાતા પુરુષ મળે તો સહેલું છે, નહીં તો સહેલું નથી. મોક્ષ નું દાન આપવા આવેલા એ પુરુષ મળે તો સહેલું છે, નહીં સહેલું નથી. શું કહ્યું? કોટી ઉપાય નથી. હજી છે તે પાંડવો ના વખત ના ઘણા લોકો હજુ ફરિયાદ કરે છે. ઋષિ મુનિ ના વખત ના ઘણા લોકો ફરિયાદ કરે છે. એટલું ઠેકાણું પડે નહીં, એવી હેલી ચીજ નથી. એમને કૃષ્ણ ભગવાન છે, આપણે ભાઈ ત્યાં જવાનો ટાઈમ થાય એટલે અમને કેવડાવજો. લગભગ તૈયારી છે, અહીંયા આવું છું. હા, તમે બોલાવા આવો કારણ કે દાદાજી તૈયાર જ છે. મોરારી બાપુ નું સાંભળવું માણસ નો માણસ જે બોલે એ સાચો માણસ હોય તો એ ખરાબ માં ખરાબ વસ્તુ હોય તો સારી થઈ જાય. અને નોલેજ કશું હોય નહીં આ બધામાં. એ તો આ રિલેટિવ વિજ્ઞાન છે. રિલેટિવ માં નોલેજ ના હોય એના શી બધું કહેવાય. હા, અમે જે આપીએ રિયલ કહેવાય. રિયલ એટલે આત્મજ્ઞાન. શું? અને આટલું બધું પ્રાણી શું નામ થયું? ધીરેન્દ્ર છે. આ તો આમ દેખાય કે સત્ય પણ અસત્ય છે. શું છે?